તારી કથા સુંદર અતિ, હું કહું કરી વિસ્તાર, જે જન મન દઈ સાંભળે તે ઉતરે ભવ પાર. અમૃતવત જે આ કથા શ્રુતિ દઈ જે સાંભળશે, અંગો અંગ આનંદવાદી સાપ સંતાપ તે ટળશે. પ્રકટ પુરુષોત્તમના ચરિત્ર પવિત્ર કહું અતિ, શ્રવણ દઈ જે સાંભળે થાય તેની નિર્મળમતી. પવિત્ર યશ જેની કીર્તિ પવિત્ર ગુણ કહેવાય છે, જે જન કહેને સાંભળે તે પણ પવિત્ર થાય છે. પવિત્ર મહિમા પવિત્ર મોટપ પવિત્ર તેજ પ્રતાપ છે, ચિત્તે નિષદી ન ચિંતવે તે પણ જન નિષ્પાપ છે. એવી કથા ઉત્તમ અતિ સદમતીને સુખરૂપ છે, જેમ જેમ જન સાંભળે તેમ તેમ વાત અનુપ છે. એવી કથા આદરતા અતિ ઉમંગ છે મારે અંગે, અંગમાં આનંદ ઉલટ્યો જાણું ક્યારે કહું ઉછરંગે. જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું, તે પીવા પણ ખમે નહીં જાણે કઈ વારે પાન કરું. એમ થઈ છે અંતરે હરિયશ કેવા હામ હૈયે, જાણું ચરિત્ર નાથના અતિ ઉત્તમ ક્યારે કહીએ. સુતાર્થી જેમ સુત પામે ધનાર્થી પામે ધન વળી, વિદ્યાર્થી જેમ વિદ્યા પામે તેમ એ વાત મને મળી. અતિ હર્ષ છે અંતરે વળી આનંદ આવ્યો છે અંગમાં, સુંદર ચરિત્ર શ્રી હરિ તણા કહું હવે ઉમંગમાં. ધન્ય ધન્ય ધર્મસૂતની પવિત્ર કથા કીર્તિ, દુઃખ હરણી સુખ કરણી થાય સુણતા સદમતી. કથા અનુપમ છે અતિ શુભમતી જન સાંભળશે, અભાગી નર અવગુણ લઈ વણ બાળે બાળી મારશે. જવસો જેમ જળ મળે જાય સમૂળો સુકાઈને, તેમ અભાગી આ કથાથી દુષ્ટ જાશે દુખાઈને. હરને જેમ સાકર શત્રુ પય પાક કુકર કેમ જરે, ગીંગાને જેમ ગોળ ના ગમે ઘી મિસરી થી કીટ મરે. ખાતા ખરેક જેમ હય દુખી સુખી નો ય કોટી ઉપાય, સુખદ વસ્તુ એ છે સહી પણ દુર્ભાગીને દુઃખદાય. તેમ અભાગી જીવને યશ હરિના ઝેર છે, ખોટી વાતમાં મન ખૂંચે સાચી વાત શું વેર છે. સ્તન ઉપર ઈતડી નારાયણ પીવે પીવે અસકને તેમ અભાગી જીવ જે હતે મોક્ષ ન ઈચ્છે ઈચ્છે નરકને અભાગી જીવને જાણજો સારી લાગે તો ફની સુખડી પણ ફલિતા લગી પ્રાણ છે પંડ પળ માં જાશે પડી સંત સત શાસ્ત્ર મળી વળી સમજાવે છે ઘણું ઘણું અભાગીને પ્રતિ નાવે અવળું કરે છે આપણું પરાણ પિયુષ ન પીવે વિષ પીવે વાર તાવળી જેમ પતંગ પાવક માહી ચાલતા મરે જળી એવા ભાગી જીવને અર્થે તે આ કથા નથી હરિજન નહી તર્થે હરિચરિત્ર કહેશું કતે જન્મ કર્મ દિવ્ય જેના તેની કથા હવે આદરું જેવી દીઠી મેં સાંભળી તેવી રીતે વર્ણન કરું પૂરણ પુરુષોત્તમની કીર્તિ ઉત્તમ કહું કથી બીજી કથા તો બહુ છે પણ આજે બી એક નથી પ્રગટ ઉપાસી જાનને ધન છે દોયલા દાનનું સુતા બેઠા સંભારતા મટી જાય માળ માનનું હળવે પુણ્ય હોય નહીં વળી હરી કથાનો યોગ મોટે ભાગે તે મળે તળે ભારે મહાભવ રોગ અસંખ્ય જાન ઉદ્ધરે હરી કથા સુણતા કાન અવશ્ય કરવું એ જ છે નર નારીને નિદાન ધન્ય ધન્ય શુભ મતિ અતિ જેને હરી કથા મારે હરિચરિત્ર ચિંતવતા તળે તાપ સંતાપ સમેત ભવરોગ મોઘ જાણી પ્રાણી કરે કોઈ વિચાર દેહ વિના ઔષધિએ કે નથી નિશ્ચય નિર્ધાર સુખ નિધિ શ્રી હરિ કથા જન જાણ જો જરૂર સત્ય મુનિ કહે સત્ય દેવતા સુણી ધાર જો સહુ સહુ જન મળી સાંભળો કથા કહું મહારાજની કુસંગીને કામ ન આવે છે સત્સંગીના કાજની જેમ પ્રભુજી પ્રગટ્યા જે દેશ માહી દયાળ જે ગામમાં અવતર્યા નિજ જનના પ્રતિપાળ જે હકુળમાં ઉપજ્યા જે કારણ છે અવતાર જે જે કારજ કરિયા તે કહું કરી વિસ્તાર અધર્મને ઉથાપવા મહાબળવંત શ્રી હરિ ગણ્યા જે રીતે કણી મળ કાપ્યું કહું જે રીતે દુષ્ટ ભણ્યા જે પેરે નિજ જાનને આપ્યા આનંદ અતિ ઘણા જિયા જિયા લીલા કરી કહું તે સ્થળ સોયામણ જેહી પેરેયા પેરયા જેમ રાખ્યા સંતને વળી જેહી પેરે હરિજન વર્ત્યા નર નારી હરિરે જેટલા જાન ઉધારિયા શ્રી હરિ ધરી નર દેહને જે જે સુખ આપ્યા જાનને કહું અંતરગત્યમાં એહને જેવી રીતે પૂર્યા પરચા ત્યાગી ગૃહી નિજ જનને જેવી રીતે જન વચન માની ભજાશી ભગવાનને જે જે સામર્થી વાવરી વળી જે જે શકો બેસારિયો જે હરીતે કળિયુગ કાઢી અધર્મ સર્ગ નિવારિયો સર્વે ચરિત્ર શ્યામના રસરૂપ અનુપમ છે અતિ સુભાગ જન સાંભળશે જેની હશે અતિ શુભ મતી જે જે નયણે નિરખ્યું વળી જે જે સુણ્યું કાન તે ચરિત્ર હવે કહું સહુ સુણો થઈ સાવધાન અતિ મોટપ મહારાજની કહેતા ખોટી વિચાર થાય છે સાંગો પાંગ સુચવતા મન કહેવા કાયર થાય છે આકાશના ઉડુગણ ગણવા પામવો ઉત્તરનો પાર સરું લેવું શૂન્યનું એ વાતનો થાય વિચાર જેમ છે તેમ યશ હરિના કહેવા સમર્થિ મારી નથી જેમ પુર મારે ઉપજશે તેમ ચરિત્ર કહીશ કથી અનુક્રમ આવે ન આવે નથી તેનો નિર્ધાર એવી ખોટ્યમાં ખોળજો સૌ સાંભળજો કરી ત્યાર એવી ખોટ્યમાં ખોળજો સૌ સાંભળજો કરી ત્યાર ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે ગ્રંથ મહાત્મ્ય નામે ત્રીજુ પ્રકરણમ સહજાનંદ સ્વામી મહારાજની જય.